જેની જય. વાલા ભક્તજનો, ધનુર્માસની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા ચાલી રહી છે. વક્તાશ્રી અને પોથીશ્રીનું પૂજન કરવા માટે પરમ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીને આહુત કરું કે સ્વામી આવી અને પૂજન કરશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસં નારાયણં નરકતારણ નામ ધ્યેયં શ્યામં સ્થિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિરાજો શુભ શાંત આ હૃદયમાં કલ્યાણકારી હરિ છો જી અક્ષર ધામના અધિપતિ પ્રત્યક્ષ સર્વોપરિ સર્વે અક્ષર મુક્ત ને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણાળુ મોહતણુ તો તે દુઃખ જાયે પરુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. દર્શનીય રમણીય કમનીય મૂર્તિ ઉપાસ્ય સેવ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવદ્ ગુણોના વિરલ ધારક સાધુતાના તમામ ગુણે યુક્ત એવા અક્ષરધામમાં વિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અધ્યાત્મથી ઉજાસ તરફની યાત્રાના એક એક પળના પથ દર્શક પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પ્રભુ સ્મરણમાં સદાય રહે તેવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, ઉપરાંત મંચસ્થ વિરાજિત તમામ વંદનીય પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, શાસ્ત્રીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર કલ્યાણજી બાપા કામલિયા, એમની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રકાશભાઈ, એમના દીકરા મયંકભાઈ, મનોજભાઈ, કૃણાલભાઈ, યજમાન પરિવાર, ભક્તજનો, કથા શ્રવણ કરવા પધારેલા તમામ ભાવિક ભક્તજનો અને અત્યારે ઓનલાઈન માધ્યમે જે ભક્તો કથાનું શ્રવણ કરી રહ્યા છે, તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્ર ગુરુકુલની ભૂમિમાં ઘનશ્યામ મહારાજનું દિવ્ય સાનિધ્ય છે. પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતોની પાવન ઉપસ્થિતિ છે. પવિત્ર ધનુર્માસના દિવસોમાં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે પૃથ્વી ઉપર લોકો હિંસા કઈ રીતે કરતા શરૂ થયા, માંસ ખાતા કેવી રીતે થયા એની આપણે વાત કરી હતી. ઇન્દ્ર મહારાજાએ દુર્વાસા ઋષિનો અપરાધ કર્યો, તેથી લક્ષ્મીજી સમુદ્રમાં જતા રહ્યા. થોડુંક સેટિંગ કરી આ કથા આપણને સરસ બોધ આપે છે કે આપણે કોઈના આશીર્વાદ ન લઈ શકીએ તો કાંઈ નહીં, પરંતુ કોઈને કુરાજી તો ન જ કરીએ. દાન ન આપી શકીએ તો કાંઈ નહીં, પરંતુ અહીંયાથી કોઈના ચપ્પલ તો ન જ લઈ જઈએ. પુણ્યનું કામ ન કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ પાપ તો જીવનમાં ક્યારેય પણ ન જ કરીએ. આ કથા આપણને શીખવાડે છે. લક્ષ્મીજી સમુદ્રમાં ગયા, એમની પાછળ ઘઉં ઇત્યાદિક અનાજ ઔષધિઓ બધું નાશ પામી ગયું. બધા લોકો ભૂખ અને તરસથી પીડાવા લાગ્યા. કેટલાય મુનિઓ વેદોના અવળા અર્થો કરવા લાગ્યા. પોતે તો ઊંધા અર્થ કરે, પણ બીજા લોકોને પણ ઊંધા અર્થ સમજાવવા લાગ્યા. અને જે લોકો વેદના અવળા અર્થને સમજ્યા, એ બધા જ લોકો હિંસામાં યજ્ઞ કરવા લાગ્યા. આવી રીતે લોકો માંસ ખાતા અને ખવરાવતા થયા. યજ્ઞ કરો, યજ્ઞ કરો, પણ કેનાથી? અજેન યજેત, બકરાથી યજ્ઞ કરો. તમને પાપ નહીં લાગે, કારણ કે યા વેદ વિહિતા હિંસા નસા હિંસાસ્તી દોષદા. વેદોની અંદર જે હિંસા કહેલી છે કે અજેન યજેત, એટલે કે બકરાથી યજ્ઞ કરો, વેદમાં જે કહ્યું હોય તે તો સનાતન સિદ્ધાંત સત્ય કહેવાય. માટે હિંસા કરવામાં કાંઈ વાંધો નહીં. દેવોને ઉદ્દેશીને, પિતૃઓને ઉદ્દેશીને કરીએ તો વાંધો ન આવે. પાપ તો લાગે જ, પણ ક્યારે લાગે? સ્વાર્થમ. પોતાના માટે માંસ નૈવેદ્ય ધરાવીને ખાઈએ તો પાપ લાગે. આપણે ક્યાં પોતાના માટે કરીએ છીએ? આપણે તો દેવતાઓને અને પિતૃઓને નૈવેદ્ય ધરાવીને પછી ગ્રહણ કરીએ છીએ. આપણે પણ એવું જ કરીએ ને? આપણને કંઈક સારું જમવાની ઈચ્છા થઈ હોય તો મહારાજને નૈવેદ્ય ધરાવી અને પછી લઈએ. એમ એમને પણ ઈચ્છા થઈ છે કે માંસ ખાવું છે, તો પિતૃઓને દેવોને એમને ધરાવીને પછી સ્વીકાર કરે તો પાપ શેનું લાગે? પાપ ન લાગે, કારણ કે યજ્ઞ કરીએ એ સમયે પવિત્રકરણનો વિધિ આવે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. ભગવાનનું સ્મરણ કરવા માત્રથી અંદર અને બહાર શુદ્ધિ થઈ જાય. યજ્ઞમાં જે જે સામગ્રીઓ વપરાવાની હોય એ, યજ્ઞમાં ભગવાનને જે નૈવેદ્ય ધરાવવાનું હોય એ, દેવતાઓનો સંબંધ થાય એટલે તો વધારે પવિત્ર થઈ જાય. અને આવી રીતે મંત્ર દ્વારા પવિત્ર થયેલું એવું માંસ એનું ભક્ષણ કરીએ તો ક્યારેય પણ દોષ લાગે નહીં. ઇટ ડઝન્ટ મેટર, લેટ્સ હેવ ઇટ, કાંઈ વાંધો નહીં, જમો ને. અને એવું પણ નથી કે પાપ ન લાગે. પાપ તો ક્યારે લાગે? સ્વાર્થ માટે કર્યું હોય તો પાપ લાગે. એટલે રસાસ્વાદને વશ થઈ બધા હિંસામાં યજ્ઞો કરવા લાગ્યા. કોઈ ગોમેધ યજ્ઞ કરે, કોઈ અશ્વમેધ યજ્ઞ કરે, તો કોઈ નરમેધ યજ્ઞ કરે. શરૂઆતમાં તો વિધિ માત્ર ગાય અને ઘોડાને બાંધી રાખવાની જ હતી, પરંતુ ધીરે ધીરે બાંધવાને બદલે લોકો ગાય અને ઘોડાને જીવતા હોમવા લાગ્યા. માત્ર પશુઓને હોમે તો વાંધો નહીં, પરંતુ નર મેધ કે જે યજ્ઞની અંદર એ યજ્ઞ ચૈત્ર સુદ દસમના દિવસથી શરૂ થાય, 40 દિવસ સુધી ચાલે અને એમાં માણસોને જીવતે જીવતા હોમી દેવાના, આવા નરમેધ યજ્ઞો પણ થવા લાગ્યા. યજ્ઞ પૂર્ણ થાય, દેવતાઓને નૈવેદ્ય ધરાવાય, પશુઓનું માંસ મનુષ્યનું માંસ એ સૌ કોઈ સાથે મળીને ભક્ષણ કરે. આમ હિંસામય યજ્ઞ શા માટે લોકો આવું કરતા એનું પણ અહીંયા 4-5 પ્રકારના કારણ આપ્યા છે. કોઈ વિનષ્ટાયા શ્રિય પ્રાપ્તિએ, નાશ થયેલા લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે, કોઈ સ્ત્રી પ્રાપ્તિ માટે, કોઈ પુત્રની, કોઈ ઘરની, તો કોઈ આજીવિકાની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના આવા હિંસામય યજ્ઞો કરવા લાગ્યા. કેટલાક લોકો તો એવા હતા કે જે ગામ અને શહેરનો ત્યાગ કરી નદી અને સમુદ્રના કિનારે ગયા, ઝાડ પાથરે માછલીઓને પકડે અને માંસનું ભક્ષણ કરે. આવી રીતે માછીમાર વર્ગ એ પણ ઊભો થયો. ઘણા લોકો તો કોઈ ઘરે મહેમાન આવે તો સ્વગૃહાગત શિષ્ટેભ્યો પશુન એવ નિહત્ય ચ નિવેદયા માસુ. મહેમાન આવે તો ગાય અને બકરા એને મારી અને એનું માંસ એ મહેમાનને ખવડાવે. ગરીબાઈ એટલી બધી વધી ગઈ, સજાતીય વિવાહના નિયમ તદા ક્વચિત ન અભવત. સજાતીય લગ્નની જે પ્રથા હતી એ પણ ત્યારથી નાશ પામી ગઈ. બ્રાહ્મણ કન્યાએ બ્રાહ્મણ પુરુષ સાથે લગ્ન કરવા, ક્ષત્રિય કન્યા હોય એમને ક્ષત્રિય જ્ઞાતિના જે પુરુષ હોય એમની સાથે લગ્ન કરવા, એવી જે પ્રથા એ લુપ્ત થતી ગઈ. એનું કારણ કે વિત્ત વેશમાદી અભાવત, માણસો પાસે પૈસા નહોતા, ઘર નહોતા, એટલે જેમ મેલ પડે એવી રીતે લગ્ન કરવા લાગ્યા. ઇથમ હિંસા મયા યજ્ઞા સંપ્રવૃત્તા મહાપદી. આવી રીતે મહાન આપતકાળમાં હિંસામય યજ્ઞોની પ્રવૃત્તિ શરૂ થઈ અને એ વખતે ધર્મ તું આભાસ માત્ર અસ્થાત. ધર્મ તો માત્ર વાણીનો વિષય થઈ ગયો, આભાસ માત્ર. સ્વયં તું શ્રિયમ અન્વગાત. અને સનાતન શુદ્ધ ધર્મ એ તો લક્ષ્મીજીની પાછળ પાછળ સમુદ્રમાં ચાલ્યા ગયા. અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે શું ધર્મ એ લક્ષ્મીજીના આધારે ટકે છે. ત્યારે વાસુદેવ મહાત્મ્ય જે કહે છે, સૂક્ષ્મ દ્રષ્ટિએ થોડું વિચારીએને તો વાત સાચી છે. કારણ કે ભૂખ મરો આવે ત્યારે માણસ કોઈ પણ ધર્મ રાખવા તૈયાર થતો હોતો નથી. આજે દુનિયામાં આપણે પ્રેક્ટિકલ રીતે જોઈ શકીએ કે જે લોકો અતિશય ગરીબ પરિસ્થિતિ હેઠળ જીવતા હોય, અતિશય ગરીબ હોય, એ કોઈ પણ પ્રકારનો ધર્મ પાળી શકે નહીં. કારણ કે એની લાચારી છે. ધર્મ પાળવો હોય તો એ પાળે કઈ રીતે? ભગવાનને નૈવેદ્ય ધરાવવું હોય, નૈવેદ્ય ધરાવીને પછી જમવું હોય, પણ ધરાવવા માટે જ કંઈ ન હોય તો શું કરવું? એટલે અતિશય ગરીબાઈ એ પણ સારી નથી. માટે ગરીબ હોય, એમની મદદ થાય, એમનું દુઃખ દૂર થાય, એના માટે આપણને જો ભગવાને કંઈક આપ્યું હોય તો આપણે એમને આપવું જોઈએ. અને એટલા માટે જ બાળપણથી આપણને શીખવવામાં આવે છે, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુખિયાના આંસુ લોતા, દીન દુખિયાના આંસુ લોતા, અંતર કદી નદરાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, આ દુનિયાની અંદર અતિશય ગરીબ પરિસ્થિતિની હેઠળ જીવતા હોય, આપણે પૈસે ટેકે થોડાક સુખી હોઈએ તો એમને જમાડીએ, એ દીન દુખિયાના દુઃખ હોય એમને દૂર કરીએ. કારણ કે અતિશય ગરીબાઈમાં એ ધર્મનું પાલન નથી કરી શકતા. પોતાના શરીર પૂરતું ન થતું હોય તો ધર્મનું પાલન કઈ રીતે કરી શકે? અહીંયા કહ્યું કે ધર્મ તું આભાસ માત્ર અસ્થાત, એટલે અતિશય ગરીબ પરિસ્થિતિમાં ધર્મ એ આભાસ માત્ર થઈ ગયા. સંસ્કૃતમાં કહ્યું કે બુભુક્ષિતમ કિમ ન કરોતી પાપમ, ભૂખ્યો માણસ કયું પાપ ન કરે. અહીંયા પણ કંઈક એવું જ થયું. લોકો ભૂખનું દુઃખ સહન નથી કરી શકતા અને પરિણામે ધીરે ધીરે અધર્મનું આચરણ કરવા લાગ્યા. અને સાન્વય અધર્મ ત્રીન લોકાન વ્યાપ્ય સર્વતઃ અવર્ધતામ, અલ્પકાલેન દુર્નિર્વાર્ય બુધેહી અપી. સાન્વય, પોતાના પરિવાર સહિત અધર્મ ત્રણેય લોકમાં એટલો બધો વ્યાપી ગયો, મોટા મોટા વિદ્વાનો હોય, મોટા સત્પુરુષો, એમનાથી પણ દુર્નિર્વાર્ય, નિવારી ન શકાય એવો દુર્નિર્વાર્ય થયો. દરિદ્રાણામ અથ તેષામ અપત્યના નીતુ ભૂરિશ, તેષામ ચ વંશ વિસ્તાર મહાન લોકેશુ અવર્તત. સર્વત્ર અધર્મની વ્યાપ્તિ થતા દરિદ્ર દશામાં જીવતા જે લોકો હતા, એમના દ્વારા ઘણા સંતાનો ઉત્પન્ન થયા અને વંશોનો વિસ્તાર, વસ્તી વધારો ખૂબ થયો. એ વંશ વિસ્તારની અંદર પણ વિદ્વાનો થયા અને એ વિદ્વાનોએ પોતાના જે વૃદ્ધો હતા કે જે આપતકાળની અંદર અધર્મને ધર્મ માની બેઠા હતા, આપતકાળના આપતકાલીન ધર્મોનું અનુસરણ કરતા હતા, એ ધર્મોને આ વિદ્વાનોએ મુખ્ય માની લીધા. એટલે કે આ જ ધર્મ છે એમ માની અને પછી શું કર્યું? તો કે ગ્રંથોની રચના કરી. એક તો અધર્મને ધર્મ માની અને એમાં પાછી ગ્રંથોની રચના થઈ, અને અહીંયા કહ્યું કે પરંપરાયા ગ્રંથા પ્રામાણ્યમ પ્રતિપેદિરે, અને પરંપરા દ્વારા ગ્રંથો પ્રમાણિત પણ થયા. કેટલી ડેન્જર વાત છે, ખોટું અને પાછું પ્રમાણિત થયું કે નહીં આ સાચું છે એમ. આદ્ય ત્રેતા યુગે હિ ઇથમ આસિત ધર્મસ્ય વિપ્લવ. આવી રીતે આદ્ય ત્રેતા યુગની અંદર ધર્મનો વિપ્લવ એ શરૂ થયો. લોકો અધર્મને ધર્મ માની બેઠા. પૂર્વે સત્યયુગની અંદર ધર્મના ચાર પાંચ સુરક્ષિત હતા, પરંતુ ધીરે ધીરે એ ધર્મોનો નાશ થતો ગયો. કાલેન મહતા સોપી દેવે હિ સુરાદિપ આરાધ્ય સંપદમ પ્રાપ વાસુદેવમ પ્રભુ મુને. અહીંયા એક પ્રશ્ન થાય કે દુષ્કાળ હતો, બધા ગરીબ હતા, ખાવાનું નહોતું મળતું, ત્યારે તો અધર્મ વધ્યો એ સમજી શકાય. પરંતુ જ્યારે સારો કાળ વર્તતો હતો, કોઈ ગરીબ રહ્યું નહીં, ત્યારે પણ અધર્મની વૃદ્ધિ કેમ શરૂ રહી? સૂતક હતું, આ કેના જેવું થયું? સૂતક હતું એટલે 10-12 દિવસ પૂજા મંદિરે મૂકવા માટે આવ્યા, અને પછી પૂજા લેવા જ ન આવ્યા. માથું દુખતું હતું, શરદી હતી, થોડોક તાવ જેવું હતું, થયું કે કોરોના હશે એટલે 2 દિવસ મંદિરે ન જઈએ, ધનુર્માસમાં ઘણા ભક્તો આવતા હોય, અડી જઈએ તો એમને થાય, એટલે 2 દિવસ માંડી વાળીએ. પરંતુ પછીથી કથા સાંભળવા આવતા જ બંધ થઈ ગયા, એનું કારણ શું? તો અહીંયા કહે છે, કામ ક્રોધ રસા સ્વાદ લોભો પહત સિદ્ધય. આ અધ્યાયની જે શરૂઆત થઈ હતી એ અહીંયાથી થઈ હતી, કે કામ ક્રોધ રસા સ્વાદ લોભ અને માન એમનાથી જેની બુદ્ધિ હણાઈ ગઈ છે, એની કાળ, એમની જે દ્રઢતા હોય એમને કાળ તોડી નાખે છે. આ સ્વભાવને વશ વર્તતા હોઈએ તો અવશ્ય આપણાથી અધર્મ અવશ્ય થાય. એમની બુદ્ધિ હણાઈ ગઈ હતી માટે અધ્યાપી પર્યંત માંસ ખાવાની જરૂર નહોતી, તો પણ એ બધું ચાલુ જ રહ્યું. પણ માંસનું ભક્ષણ કોણ નહોતા કરતા? એકાંતિનઃ ભાગવતાઃ જીત કામાદયઃ યે આપદી અપી તે અગૃહણન તમ તદા કિમ ઉત અન્યદા. એકાંતિક ભગવદ્ ભક્તો હતા એ આ વિષમ કાળની અંદર પણ આપત ધર્મનું ક્યારેય ગ્રહણ કરતા નહોતા. એટલે કે વિશ્વભરની અંદર તમામ લોકોની સદબુદ્ધિનો જ્યારે વિનાશ થયો હતો, ત્યારે જીત કામાદયઃ કામાદિક દોષોથી જે રહિત પુરુષો વર્તતા હતા, એમની બુદ્ધિની એવી દ્રઢતા હતી, એમની સદબુદ્ધિનો વિનાશ ન થયો, એટલે કે એમની બુદ્ધિમાં એમણે જે નિશ્ચય કર્યો હતો કે આ મારે ન ખાવું, આ ન પીવું, આ ન જોવું, આ ન અડવું, એમની દ્રઢતા એમને મેં જ રહી. વિષમ દેશ કાળાદિકમાં જો આપદ ધર્મોનું ગ્રહણ ન કર્યું, તો જ્યારે સારા દેશ કાળાદિક વર્તતા હોય ત્યારે તો એ ગ્રહણ કરે જ કઈ રીતે? ઇથમ બ્રહ્માનાદિકલ્પે ઇન્શ્રયન પ્રવર્તનમ યથા આસીત તન્મયા ખ્યાતમ આપત્કાલવશાત ભુવિ. હે બ્રહ્મન, આ પ્રકારે આપતકાળમાં આદિકાળની અંદર આપતકાળને વશ થઈ ભૂમિ ઉપર જે રીતે હિંસામય યજ્ઞની પ્રવૃત્તિ થઈ, લોકો માંસ ભક્ષણ કઈ રીતે કરતા થયા એનું વિવરણ મેં તમને કર્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય હિંસ્રયજ્ઞ પ્રવૃત્તિ હેતુ નિરૂપણ નામા નવમોધ્યાય. હવે સાવરની ઋષિ કાર્તિક સ્વામીને પ્રશ્ન પૂછે છે કે દુર્વાસા મુનિનું ઇન્દ્ર મહારાજાથી સન્માન ન થયું, લક્ષ્મીજી સમુદ્રમાં ગયા, કથમ પ્રાપ્તા પુનઃ સ્કંદ? હે કાર્તિક સ્વામી, સમુદ્રમાં ગયેલા લક્ષ્મીજી એ દેવોને પ્રાપ્ત ફરીથી કઈ રીતે થયા? એતામ કથય મે સર્વામ કથામ નારાયણાશ્રયામ. જે કથાનું હું શ્રવણ કરવા જઈ રહ્યો છું, મને થોડો થોડો ખ્યાલ છે કે ભગવાન નારાયણનો એ કથાની અંદર ખૂબ મહિમા છે. ભગવાન નારાયણના મહિમાથી યુક્ત એવી જે કથા, એનું તમે મને શ્રવણ કરાવો. ત્યારે કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, લક્ષ્મીજીથી રહિત ઇન્દ્ર મહારાજા જ્યારે થયા, દેવતાઓ પણ લક્ષ્મીથી રહિત થયા, ત્યારે દાનવોએ વિચાર કર્યો કે ભલે આપણી પાસે લક્ષ્મી ન હોય, પરંતુ ત્રિલોકીનું રાજ્ય તો આપણે કરવું. દેવતાઓ સાથે દાનવો યુદ્ધ કરવા માટે આવ્યા અને યુદ્ધની અંદર એ જીતી ગયા. પરિણામે ઇન્દ્ર મહારાજાના જે જે ભોગો હતા, વૈભવો હતા, સુખ સંપત્તિ, એ બધું નાશ પામી ગયું. નષ્ટા અશેષ પરિચ્છેદ, કાંઈ પણ વધ્યું નહીં. અને ઇન્દ્ર મહારાજા સાથે તમામ દેવતાઓ એ સામાન્ય લોકોની પેઠે પૃથ્વી ઉપર આવી ગિરી ગહવર કાને કુંજેશુ કાનનેશુ તતઃ તતઃ પરિબભ્રામ, પોતાના દિક્પાળોની સાથે, વરુણાદિક દેવતાઓની સાથે ઇન્દ્ર મહારાજા મોટા મોટા પર્વતોની અંદર રહેલી જે ગુફાઓ હોય, બીજું કે કુંજ કહ્યું એટલે કે એ ગુફાની ઉપર વૃક્ષ અને વેલીઓથી એટલું બધું વીટલાઈ ગયું હોય કે પર્વત ન દેખાતો હોય, અથવા તો વૃક્ષની આગળ આજુબાજુ વેલીઓ એટલી બધી વીટલાઈ ગઈ હોય કે વૃક્ષ ન દેખાતું હોય, એ કહેવાય કુંજ. આવી રીતે ગુફામાં અને કુંજમાં નિવાસ કરીને રહેવા લાગ્યા. એક દિવસ અમૃત પીનારા હતા એ બધા, પરંતુ વલકલ વલકલ અજીન વસ્ત્રાહા પશુ પક્ષ્ય મિશાશનાહા, વલકલ વસ્ત્રો પહેરવા લાગ્યા. વલકલ એટલે વૃક્ષમાંથી જે બને એ વસ્ત્રો, વૃક્ષના પાંદડામાંથી. અજીન એટલે કે મૃગ ચર્મ પહેરવા લાગ્યા અને પશુ અને પક્ષીઓના માંસનું ભક્ષણ કરવા લાગ્યા. દેવાહા દૈત્યાહા નરાહા નાગાહા તુલ્યાચાર પરિચ્છદાહા, દેવતાઓ દૈત્યો મનુષ્યો એ બધા જ સમાન આચરણવાળા થયા. આપણે ભેદ જ ન પાડી શકીએ કે આ દેવ છે, આ મનુષ્ય છે, આ દૈત્ય છે, એક પણ પ્રકારનો ભેદ આપણે ન પાડી શકીએ. એવી રીતે બધા જ તુલ્ય આચારવાળા થયા. પાત્રાણી મૃનમયાની, તમામ લોકોના ઘરે માટીના જ વાસણો, સોના ચાંદીની તો વાત જ નહીં આવે. આ લોકની અંદર પણ જે કોઈની પણ બોલબાલા છે એ સંપત્તિને આધારે છે. જેવી સંપત્તિ જતી રહે એટલે કોઈ નામ પણ પૂછવા તૈયાર હોતું નથી. નાણા વગરનો નાથીઓને નાણે, નાણે નાથા લાલ. દેવતાઓની સંપત્તિ વિનાશ થઈ ગઈ છે. તમામ લોકો એ ખૂબ જ દરિદ્ર અવસ્થામાં જીવવા લાગ્યા. અને અહીંયા કહ્યું કે પિશાચ્ય ઇવ સ્ત્રીય, તમામ લોકોની જે પત્નીઓ હતી, ઇન્દ્ર મહારાજાના પત્ની કેટલાય સોળ શણગાર સજતા હોય, પરંતુ એમના પત્ની પણ, એમના પત્નીની દશા પણ આજે પિશાચ્ય ઇવ સ્ત્રીય, તમામ સ્ત્રીઓના વેશ એ પિશાચણીના જેવા થયા. અતિશય ભયંકર પરિસ્થિતિનું સર્જન થયું છે. શરૂઆતના 12 વર્ષમાં આદો અભૂત અનાવૃષ્ટિ, 12 વર્ષ સુધી વરસાદ વરસ્યો નથી, અનાવૃષ્ટિ થઈ, એક પણ પાણીનું ટીપું પૃથ્વી ઉપર પડ્યું નથી. પરિણામે જેટલા પણ કાંઈ અનાજ હતા એને ઉગવાનો અવસર જ ન મળતા એ તમામ બીજો પૃથ્વીની અંદર રહીને જ નાશ પામી ગયા, સડી ગયા, ક્યારે પણ ઉગે નહીં એવા થયા. તતઃ વર્ષે ક્વચિત વૃષ્ટિ આસિત સ્વલ્પા ક્વચિત ન, પછીના વર્ષોમાં પહેલા 12 વર્ષ તો વરસાદ જ ન થયો, અને પછીના વર્ષમાં જ્યારે વરસાદ થયો તો ક્યારેક અલ્પ વરસે અને ક્યારેક તો ન પણ વરસે. इत्थं दारिद्र्य दुःखानां तेषां वर्षेशतं गतं बलिष्ठारब्धकर्माणस्ति दुःखेऽपि नो मृता। તમામ દેવતાઓ, તમામ લોકોને, તમામ અસુરો, એમનું પ્રારબ્ધ એટલું બધું નબળું, એટલું બધું નબળું કે આ દરિદ્ર અવસ્થા કોઈ ભોગવે, આટલા બધા ભૂખના દુઃખ સહન કરે, કોઈ જીવતા રહે? કોઈ જીવતા ન રહે, છતાં પણ અહીંયા કહ્યું કે ન મૃતાહ, કોઈ પણનું મૃત્યુ થયું નથી। જેવી રીતે નરકની અંદર યમદૂતો પાપી જીવને અનેક પ્રકારે દંડ આપે છે, મરણ તુલ્ય દુઃખ પામવા છતાં પણ નરકમાં રહેલા જીવો ક્યારેય મૃત્યુ પામતા નથી, એ જ રીતે મરણ તુલ્ય દુઃખ તમામ દેવો, દાનવોને, મનુષ્યો ભોગવે છે, છતાં પણ કોઈનું મૃત્યુ થતું નથી અને બધાને અતિશય કષ્ટ સહન કરવું પડે છે। આ કેનું પરિણામ છે? એક મહત્પુરુષનું અપમાનનું પરિણામ છે। ઘણી વખત આપણે ફરિયાદ કરતા હોઈએ કે ધંધામાં સફળ કેમ નથી જતા, પ્રયત્ન તો ઘણા કરીએ છીએ પરંતુ કેમ કાંઈ ઉપજતું નથી। એનું સમાધાન એ છે, પાછા વળી આપણા જીવનમાં આપણે તપાસ કરવો ઘટે કે શું આપણે ભગવાનને, ભગવાનના એવા એકાંતિક સત્પુરુષો, એનો દ્રોહ તો નથી કર્યો ને, એના વચનોનું ઉલ્લંઘન તો આપણાથી નથી થતું ને। દેવતાઓની પણ ખૂબ જ દયનીય દશા છે। અજીવંત મૃત પ્રાયઃ નરકેષુ ઇવ નારકઃ યતંતોપિ શ્રિયઃ પ્રાપ્ય યજ્ઞાદેહી ન અલભંત તામ તામ શ્રિયમ ન અલભંત। કેટ કેટલાય યજ્ઞો કરે તો પણ લોકોને સંપત્તિની પ્રાપ્તિ ફરીથી થતી નથી અને તતઃ સહસ્ર વર્ષાંતે, અને આમ કરતા કરતા કેટલા વર્ષો વીતી ગયા, 100 વર્ષો વીતી ગયા, 100 વર્ષો વીતવા છતાં પણ ક્યારેય પણ એમને લક્ષ્મીજીની પ્રાપ્તિ નથી થઈ, અને એમ કરતા કરતા ધીરે ધીરે સમય પસાર થાય છે, લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે, પુરુષ પ્રયત્ન કરે છે પણ કોઈને સંપત્તિની પ્રાપ્તિ થતી નથી। ભગવાનનો આશરો કર્યા વિના પોતાના પ્રયત્નો કરીને કેટલા વર્ષો વીતા, તો અહીંયા કહે છે 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 999 અને 1000 વર્ષ આવી રીતે વીતી ગયા। યુગ આદ્ય ત્રેતા યુગ કયો? હા, કલિયુગમાં આટલું પોસિબલ નથી ને, એટલા માટે એ વખતે તો બધાની આયુષ્ય વધારે હતી। 1000 વર્ષ વીતી ગયા તો પણ કોઈ લોકોને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ નથી, પરંતુ ભગવાનની થોડી ઘણી કૃપાને કારણે લક્ષ્મીજીની જગ્યાએ સદબુદ્ધિની પ્રાપ્તિ થઈ। પછી શું કર્યું? શાપાત દુર્વાસસહ દેવાહ સર્વે દુર્વાસસહ વિધિમ પ્રણમ્ય તસ્મે દુઃખમ સ્વમ વાસવાદ્યાહ ન્યવેદયન। આ દુઃખમાંથી ઉગરવા માટે ભગવાન સિવાય બીજો કોઈ ઉપાય નથી એમ માની બધા જ દેવતાઓ સાથે મળી બ્રહ્માજી પાસે ગયા। 1000 વર્ષ પછી આ બધું સૂજે છે, કેટલું બધું અભિમાન હશે એમને, અહંકાર હશે, અથવા તો પુરુષ પ્રયત્નનું બળ કહીએ તો એ, કે આપણે પ્રયત્ન કરીએ છીએ એટલે જરૂર સફળ થઈશું। 1000 વર્ષ સુધી અહંકારે એમને નજીક થવા નથી દીધા। અને આ વાત છે ને, ખૂબ વિચિત્ર છે, દુર્ગુણનો અહંકાર આપણને આવે તો દુર્ગુણ વધારે દ્રઢ થાય, એવી રીતે સદગુણનો અહંકાર આવે તો સદગુણ દ્રઢ થવો જોઈએ ને, પણ એવું નથી થતું। સદગુણનો અહંકાર જો આપણને આવે તો સદગુણ એ જ દુર્ગુણ થઈ જાય છે। અહીંયા પણ એવું જ કંઈક થયું, બધાને થયું કે પુરુષ પ્રયત્ન કરીશું તો ભગવાન સાથ આપશે, પણ પરપુરુષ પ્રયત્ને કરીને એટલું કામ સર્યું નહીં. એમને પુરુષ પ્રયત્ન પ્રયત્નનું જ બળ હતું, એટલા માટે ભગવાને સાથ ન આપ્યો. પછી જ્યારે થયું કે હવે આમાંથી કઈ ઉગરવાનો ઉપાય નથી, એટલે બ્રહ્માજીના શરણે ગયા ને દુઃખ કહેવા લાગ્યા. કાર્તિક સ્વામી કહે છે કે બ્રહ્માજી તો સર્વજ્ઞ છે. બ્રહ્માજીએ કહ્યું કે તમારું જે દુઃખ હતું એ તમે ક્યારથી હેરાન થાવ છો, કેવી રીતે હેરાન થાવ છો, આ બધું હું જાણું છું. આપણને એમ થાય ને કે બ્રહ્માજીને આટલી ખબર હતી તો દુઃખમાંથી ઉગારી લેવા જોઈએ ને. મોટા હોય એને જ નાનાનું ધ્યાન રાખવું જોઈએ કે નહીં? રાખવું જ જોઈએ, વાત સાચી છે. એ વાત જેટલી સાચી છે એની સાથે એ વાત પણ એટલી સાચી છે કે નાનાએ મોટાના શરણે થવું પડે. શરણે જ ન આવે તો મોટા સહાય કઈ રીતે કરે? હા, સામેથી જવું જોઈએ કે હું આ તકલીફ છે મારે, મને આમાંથી તમે ઉગારો, આઠ આટલા વર્ષો પ્રયત્ન કરવા છતાં પણ અમે વિગ્રહ નથી, માટે હવે તમે મદદ કરો. આપણા જીવનની અંદર જે સમસ્યાઓ છે મોટા જાણતા તો હોય, પરંતુ એમના શરણે આપણે જવું પડે. જન્મો જન્મથી આપણો જીવ એ લખ 84ના ફેરામાં ફરતો આવે છે. અત્યાર સુધી આ જીવે ક્યારેય પણ ભગવાનનું દ્રઢ શરણું સ્વીકાર્યું, એટલે તો આપણે અહીંયા છીએ. એટલા માટે જ લખ 84 મળતી નથી, પરંતુ જ્યારે અનન્ય ભાવથી આપણો જીવાત્મા પોતે કરેલા પાપને ભગવાનની આગળ કબૂલ કરે છે, ભગવાનને શરણે જાય છે, ત્યારે ભગવાન એને તમામ પાપમાંથી મુકાવી અને સુખ્યો કરી દે છે. મહારાજ અયોધ્યા હતા, એક વિદ્યા મંદિર, શાસ્ત્રી કથા કરતા હતા. મહારાજ ત્યાં ગયા, એમને આંખો નહોતી એટલે મુખ પાઠથી, ટેબ્લેટ નહોતું, મુખ પાઠથી રામાયણની કથા વાંચે, ખૂબ જ સરસ કથા કરતા હતા. મહારાજને આનંદ આવ્યો એટલે ત્યાં બેઠા. એ વખતે ભગવાન રામ એ વનવાસ માટે નીકળા, એ વાત આવી, મહારાજને વનમાં જવું હતું. મહારાજની જે રુચિ એમને પુષ્ટિ મળી એટલે મહારાજને થોડા કે વખતે પ્રશ્નો થયા. શાસ્ત્રીને પ્રશ્નો પૂછવા લાગ્યા. વિશ્વવિહારી એ શાસ્ત્રીનું નામ હતું. એટલે મહારાજે કહ્યું કે તમે આ પ્રશ્નોના મને જવાબ આપો. પણ એ મહારાજ જે પ્રશ્ન પૂછે એના જવાબ જો આવડી જાય તો સારું કહેવાય, પણ એમને આવડ્યા નહીં. એટલે કહે કે તમે મારા ઘરે આવજો ને, ત્યારે હું તમને જવાબ આપી દઈશ. અત્યારે શું આટલા બધા ભક્તો બેઠા હોય એટલે બધાનો ટાઈમ ન બગડે. મહારાજને થયું કે હવે વાંધો નહીં, જે હોય તે. મહારાજ તો પછી કથા પૂરી થઈ એટલે ઊભા થઈ અને ત્યાંથી ચાલતા થઈ ગયા. પણ એ વખતે જે શ્રોતાઓ હતા એ બધા શાસ્ત્રીને કહેવા લાગ્યા કે તમે કથા બહુ સારી કરો છો, પરંતુ એ કોણ હતા તમને ખબર છે? એ ધર્મદેવના દીકરા ઘનશ્યામ હતા. લોકો એને ભગવાન કહે છે, કેટલાય માણસો એમને દેખતા કર્યા છે. તમને દેખાતું નથી એનું શરણું સ્વીકારો તો તમારો પણ, તમે પણ દેખતા થઈ જાઓ. આશા કથા કરતા હતા, થયું કે ભગવાન મારી કથામાં આવ્યા. એટલે તરત જ એક ચેલાનો હાથ પકડીને કહ્યું કે જ્યાં હોય ને ત્યાં મને લઈ જાઓ. મહારાજ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા, તરત જ એ મહારાજ પાસે આવ્યા. મહારાજની આગળ હાથ જોડી અને એક આધાર વિનાની લાકડી એ પૃથ્વી ઉપર પડે એ રીતે દંડવત કરવા લાગ્યા. મહારાજ કહે કે તમારે દંડવત ન કરાય, રહેવા દો. અરે તમે તો ભગવાન છો, મને દેખતો કરો. અરે અમે કાંઈ ભગવાન નથી. અરે તમે ભગવાન છો, મને દેખતો કરો. અરે એમ કોઈને દેખતા ન કરી શકાય, પરંતુ તમે તો કર્મફળ પ્રદાતા કહેવાઓ. અઘટિત ઘટના સામર્થ્ય, અઘટિત ઘટના હોય એને પણ તમે ઘટાવી શકો, સંભવ કરી શકો. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ તમે સમર્થ છો, માટે તમારી કૃપાથી મને દેખતો કરો. મહારાજ કહે અમે કોઈને દેખતા ન કરી શકીએ. અરે પણ તમે ભગવાન છો અને હું જાણું છું, મારા શિષ્યોએ મને કહ્યું કે શ્રવણ તલાવડીએ તમે ઘણા માણસોને દેખતા કર્યા છે, માટે મને દેખતો કરો. મહારાજને થયું કે હવે બરાબરના પકડાઈ ગયા. એક તો ભગવાન કહે છે અને પાછા મેં જે જે ચરિત્રો કર્યા છે એનો પણ એમને ખ્યાલ છે. મહારાજે કહ્યું કે આંખો બંધ કરી જાઓ, એમણે આંખો બંધ કરી. મહારાજે ચપટી વગાડીને કહ્યું કે હવે આંખો ખોલો, અને જેવી આંખો ખોલી ત્યાં તો ઘનશ્યામ મહારાજના એમને દર્શન થયા. અને એ જ મૂર્તિની અંદર પોતે રામાયણની કથા કરતા હતા, એટલે મહારાજે પોતાના સ્વરૂપની અંદર ભગવાન રામચંદ્રના દર્શન કરાવ્યા. એ તો રાજી રાજી થઈ ગયા. હવે આ શાસ્ત્રીએ કર્યું શું હતું? એક પણ પ્રકારના વ્રત જપ તપ એવું કાંઈ કર્યું હતું? એવું એમણે કાંઈ નહોતું કર્યું. માત્ર હાથ જોડી એકદમ ગદગદ કંઠ થઈ મહારાજની આગળ રડી પડ્યા અને મહારાજનો રાજીપો એમને ઉપર થયો. આ પ્રસંગ આપણને એવું શીખવે છે કે કદાચ બીજું કાંઈ કરતા ન આવડે, પણ ભગવાનની આગળ રડતા તો આવડે ને. એટલું આવડી જાય તોય ઠાકોરજી રાજી રાજી થઈ જાય. પણ સૌથી અઘરામાં અઘરું એ છે, હજુ ઉપવાસ કરવા સહેલા છે, ચાંદ્રાયણ કરવું સહેલું છે, પરંતુ એ સહેલું નથી. કેટલાય વ્રત જપ તપ અને યાત્રા કરીએ પછી આંખમાં સાચા આંસુ આવે. કથા સાંભળી સાચા ગરીબ તાજા ગરીબ થઈ મહારાજની આગળ રડવા લાગીએ તો કઈ પ્રાપ્તિ ન થાય. જીવ ઇન્દ્રિયો અંતઃકરણ એક થાય અને પછી જે આંસુ આવે એની વાત અલગ છે. દેવતાઓ 1100 વર્ષ બાદ બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજી દેવતાઓને સાથે લઈ શિવજી પાસે ગયા. બંનેએ થોડો ઠપકો તો આપ્યો હશે, હો કે એટલું તો ધ્યાન રખાય ને કે મોટા પુરુષ આવતા હોય તો નમન તો કરવા જોઈએ ને. એ રાવત હાથી ઉપરથી જો દંડવત કરી લીધા હોત તો આટલું દુઃખ ભોગવવું ન પડત. એટલું જ કરવાનું હતું. હા, દેવતાઓ આ અસુરો આ મનુષ્યો એ બધાને દુઃખ ભોગવવું પડે છે. આપણે મોટા પુરુષના શરણે શા માટે નથી જતા? કારણ કે થોડોક ઠપકો આપે, થોડોક આપણો અહમ ગવાય, એટલા માટે નથી જતા. આ દુનિયાની અંદર જોઈએ તો માણસ એ હું હું હું એવી જ રીતે કરતો ફરે છે. ઇંગ્લિશમાં ઈગો માટે શું વપરાય? આઈ, કેપિટલ. અવળો કરો કે સવળો કરો, એમને એમ રે. એમને ઊંધો કરીએ તો ડબલ્યુ થાય, પણ આઈ તો એમને એમ રહે. પ્રસંગ સાંભળીએ છીએ ને કે ભાઈ સાધુ મહારાજ પાસે આવ્યા ને કહ્યું કે આઈ વોન્ટ પીસ, કે મારે શાંતિ જોઈએ છે, એવું કંઈક આપો. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે તમારે જે જોઈએ છે તમારી પાસે જ છે. તમે જે વાક્ય બોલ્યા આઈ વોન્ટ પીસ, એમાંથી આઈ અને વોન્ટ કાઢી નાખો, પીસ ત્યાં જ છે. એક અહંકાર એ નીકળી જાય, ઈચ્છા માત્ર ટળી જાય, એટલે આપોઆપ શાંતિ થઈ જાય. બ્રહ્માજી અને શિવજી એ દુઃખમાંથી ઉગારી લેવા માટે સમર્થ તો નહોતા, પરંતુ તે ઉપાય તો જાણતા જ હતા. ઉપાય શું જાણતા હતા? તો તરત જ જ્યારે દેવતાઓ પાસે આવ્યા એટલે બ્રહ્માજી એમને સમુદ્રના કિનારે લઈ ગયા. આ વાતમાંથી પણ આપણે એમ સમજવાનું છે, આપણને એમ થતું હોય કે આપણે નિર્માનીને નિખાલસ થઈ મોટા આગળ વાત તો કરવી છે, પરંતુ ગોપાલાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ સંતો જેવી રીતે દીન દુખ્યો કોઈ પાસે આવે ને તરત દુઃખનું નિવારણ કરી દેતા, એવા અત્યારે સંતો સમર્થ રહ્યા. બાકી નિખાલસ નિષ્કપટ થઈ અમારે વાત બધી કરવી છે, પણ એવા સમર્થ સંતો નથી. કદાચ આજે એટલા સમર્થ સંતો ન હોય, સામર્થ્ય અને સ્થિતિમાં ભેદ હોય, કદાચ એટલા સમર્થ ન હોય તો પણ એ નંદ સંતોની જે સ્થિતિ હતી એ સ્થિતિમાં જીવનારા સંતો છે અને આપણને પ્રાપ્તિ પણ થઈ ચૂકી છે. હવે કરવાનું એટલું છે કે એમના શરણે જઈ આપણો જીવ એમને સોંપી દેવાનો છે. જે પણ કઈ આપણા જીવનમાં થયું હોય, જે પણ જેવા હોય, આખી દુનિયામાં કદાચ બધાને ન કહેવા જોઈએ તો કાંઈ નહીં, પણ એક તો એવા આપણે રાખવા જોઈએ, એક સત્પુરુષ સાથે આપણો જીવ એવો જોડી દેવો જોઈએ કે એની આગળ આપણે જેવા છીએ એવા એવા એમની આગળ નિખાલસ થઈ, નિષ્કપટ થઈ અમને આપણો જીવ સોંપી દઈએ. બ્રહ્માજી દેવતાઓને સાથે લઈ ક્ષીરસાગર પાસે આવ્યા છે. ક્ષીરસાગરના અતિ રમણીય તટ ઉપર આવીને બ્રહ્માજીએ બધાને કીધું, હવે કોઈએ પણ કાંઈ ઈચ્છા કરવાની નથી, બે હાથ ઊંચા કરો, એક પગ ઊંચો કરો અને બધા તપ કરવા લાગો. જ્યાં સુધી ભગવાન આપણને દર્શન ન આપે ત્યાં સુધી આપણે અનાજનો દાણો મોઢામાં મૂકવાનો નથી, અનશન વ્રત કરવાનું છે. અને આવી રીતે બધા ભગવાનને રાજી કરવા માટે એક પાદ સ્થિતા ઉર્ધ્વ બાહવ ચક્રી રે તપ, એક પગ ઉપર ઊભા રહી બંને ભુજા આવી રીતે ઊંચા કરી અને તપ કરવા લાગ્યા. કેશવમ રુદિ તે દદ્યુ સર્વ ક્લેશ વિનાશનમ, તમામ ક્લેશ માત્રને નાશ કરનારું એવું ભગવાનનું ધ્યાન એ કરવા લાગ્યા. લક્ષ્મીપતિમ વાસુદેવમ એકાગ્ર કૃત માનસા, એકાગ્ર મનથી લક્ષ્મીપતિ વાસુદેવ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. આ કથા આપણને શીખવે છે કે જો ભગવાનને રાજી કરવા હોય તો વિષયોનું ધ્યાન બંધ કરીને આપણે ભગવાનનું ધ્યાન કરવું પડશે. જ્યાં સુધી વિષયોનું ધ્યાન ચાલુ છે, ખાવું પીવું જોવું અડવું, ત્યાં સુધી ભગવાનનું ધ્યાન થતું નથી. દેવતાઓ ભગવાનનું ધ્યાન કરે છે. ભગવાન તો દયાળુ છે, પરંતુ ભગવાન એ ક્યારેય ઉતાવળ નથી કરતા. નહીતર તો આટલા વર્ષો વીતી ગયા, કેટલાય દુઃખી થયા છે ને હવે ભગવાનનું ધ્યાન કરે, ભગવાન રાજી થવા જોઈએ, પણ ભગવાન ઉતાવળ નથી કરતા. મહારાજ મધ્ય પ્રકરણના 28માં વચનામૃતમાં કહે છે કે અમારી પ્રકૃતિ તો એવી છે કે થોડી વાતમાં રાજી પણ ન થઈએ ને થોડી વાતમાં કુરાજી પણ ન થઈએ. જ્યારે કોઈનામાં રાજી થયા જેવો સ્વભાવ એ ખૂબ જ લાંબા સમય સુધી જોઈએ, ત્યાર પછી જ અમારે રાજીપો અથવા કુરાજીપો થાય છે. પરંતુ કોઈના કયા સાંભળ્યા થકી રાજીપો કે કુરાજીપો થતો નથી. ભગવાન જુએ છે કે દેવતાઓની ધીરજ કેટલી છે, એ કેટલું તપ કરી શકે છે. 1100 વર્ષ તો પસાર થઈ ગયા હતા 100 વર્ષ પહેલા, અને 1000 વર્ષ બીજા પોતા પુરુષ પ્રયત્નના, અને વળી પાછા આવી રીતે ધ્યાન કરતા કરતા 100 વર્ષ વીતી ગયા. કાંઈ જીમા નથી 100 વર્ષ. દયનીય દેવો ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ દયા કરીને દર્શન આપ્યા. એ ભગવાન કેવા છે? અદૃશ્ય મૂર્તિ રાત્મજ્ઞેર અપિ ભૂરી તપસ્વી તત્રા વિરાસિત કૃપયા નિયુતા હસ્કર દ્યુતિ. આત્મજ્ઞેહી તપસ્વી ભી અપિ અદૃશ્ય મૂર્તિ. આત્મજ્ઞાનીઓ, આત્મજ્ઞાની એવા પુરુષો, તપસ્વી પુરુષો દ્વારા પણ એ ભગવાનની મૂર્તિ અદૃશ્ય, એ ભગવાનના દર્શન થવા ખૂબ જ દુર્લભ છે. દેવતાઓએ 100 વર્ષ સુધી તપ કર્યું એટલા માટે ભગવાને દર્શન નથી આપ્યા. સાધનના બળથી દર્શન નથી થયા, કૃપયા ભગવાને કૃપા કરીને એમને દર્શન આપ્યા છે. આપણે આપણા જીવનમાં જોઈએ તો આપણે એવી શું સાધના કરીએ છીએ કે જેના દ્વારા ભગવાન આપણી ઉપર રાજી થાય? આપણે એવી એક પણ સાધના, પૂર્વે જે જે ભક્તો થઈ ગયા, મયુરધ્વજ રાજા, કરવત મેલાયું, ધ્રુવ નાની ઉંમરે કેટલું તપ કર્યું, પ્રહલાદજીએ કેટલા કષ્ટો સહન કર્યા, આવા એક પણ સાધનો આપણે કરતા નથી. એટલે સાધનનું બળ તજી અને ભગવાનનો દ્રઢ આશરો કરવો, ભગવાનની કૃપાની ઈચ્છા કરવી અને એમને રાજી કરવા માટે જે પણ કંઈ કરીએ સાધનો કરવા, એવું આ કથા આપણને શીખવે છે. તેજો મંડળ મેવાદો સહસા સ્ફુરિતમ મહત દદૃશુર્વિબુધા સર્વે સીતમ ઘન મનોપમ. સૌ પ્રથમ તો તમામને અનુપમ તેજો મંડળ જોવામાં આવ્યું. સૌ પ્રથમ બધાને તેજ દેખાયું અને એમાં પણ બ્રહ્માજી અને શિવજીને પહેલા દર્શન થયા. એ ભગવાન કેવા છે તો નવીન મેઘ સમાન અતિશય શ્યામ સુંદર મૂર્તિ, ચાર બાજુ ચાર બાહુ જેમના છે, ચારે હાથની અંદર ગદા પદ્મ શંખ અને ચક્ર ધારણ કર્યા છે, કાનમાં કુંડળ છે, હાથમાં કડા છે, આભૂષણોને ધારણ કરીને રહ્યા છે, ઉપરાંત બીજા તમામ અંગોની અંદર યથા યોગ્ય રીતે આભૂષણો ભગવાને ધારણ કર્યા છે, રેશમી પીતાંબરને ધારણ કર્યું, અતિશય દિવ્ય સુંદર શરીરવાળા એવા ભગવાનના દર્શન થયા. દર્શનથી બ્રહ્માજી અને શિવજીને એટલો બધો આનંદ થયો છે કે તરત જ દંડવત પ્રણામ કરવા લાગ્યા, રહી શકાયું નહીં. અને તદ ઈચ્છયા, એ ભગવાનની ઈચ્છાથી બ્રહ્માજી અને શિવજીને દર્શન થઈ ગયા બાદ, ત્યારબાદ દેવાહા દ્રષ્ટવા તમ મુદામ અનમન. દેવતાઓને પણ દર્શન થયા અને અતિશય આનંદમાં આવી ભગવાનને એ પણ પ્રણામ કરવા લાગ્યા. બભુવહુ અતિરુષ્ટા, અતિશય આનંદ થયો. કેવો આનંદ થયો તો નિધિમ પ્રાપ્ય અધનાહ ઇવ. કોઈ રોડપતિ હોય અને અચાનક જ એક રાતની અંદર કરોડપતિ થાય અને એને જેવો આનંદ થાય, એવો આનંદ દેવતાઓને થયો છે અને થવો જ જોઈએ. કારણ કે 1200 વર્ષ વીતી ગયા અને પછી જે ભગવાનના દર્શનની ઈચ્છા હતી, જે ભગવાનની કૃપાની આકાંક્ષા હતી, એ ભગવાન દર્શન આપે તો અવશ્ય આવું તો થાય જ. ખૂબ આનંદ થયો છે. બધાંજલિ પૂટા, હાથ જોડી અને સર્વે ભક્ત્યા તમ તુષ્ટવહુ, બધા જ ભક્તિપૂર્વક એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કેવી સ્તુતિ છે! ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય, નમઃ સંકર્ષણાય ચ, ઓમકાર બ્રહ્મરૂપાય ત્રેતાવિષ્કૃતમૂર્તયે. કે ભગવાન તમે કેવા છો? ભગવાન કહ્યું, જ્ઞાન શક્તિ વીર્ય બળ તેજ અને ઐશ્વર્ય, આ છ ભગ કહેતા કે છ ઐશ્વર્ય, એનાથી તમે યુક્ત છો. વાસુદેવ, શું અર્થ આપણે કર્યો હતો? તમામ જગતના પદાર્થની અંદર વસીને રહેલા અને તમામ પદાર્થોને પોતાની અંદર વાસ કરાવીને રહેલા એવા ભગવાન છે. એ ભગવાન તમે પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, એ બધા તમારા જ રૂપ છે. પ્રદ્યુમ્ન રૂપે તમે સકળ બ્રહ્માંડનું પોષણ કરો છો, અનિરુદ્ધ રૂપે સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરો છો, અને સંકર્ષણ રૂપે તમે સમસ્ત બ્રહ્માંડનો સંહાર કરો છો. હે ભગવાન, એક રીતે તો તમે એ ચારેય રૂપને ધરનારા છો. ઓમકાર તસ્ય વાચક પ્રણવ, ઓમકાર છે એ ભગવાનનો વાચક શબ્દ છે. એટલે કોઈ પણ કાર્ય, શુભ કાર્ય જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે ઓમકાર એનો નાદ કરવામાં આવે. બ્રહ્માજી એ જ્યારે વેદોનું સર્જન કરે છે ત્યારે પહેલા બે શબ્દો જો કોઈ નીકળ્યા હોય તો એ છે, પહેલો શબ્દ ઓમકાર અને પછી શબ્દ નીકળો અથ. જ્યારે પણ કાંઈ મંગલાચરણ થતું હોય ત્યારે અથ મંગલાચરણ અથવા તો ઓમકાર એનો નાદ કરવામાં આવે. આ ઓમકાર એ ભગવાનનો વાચક શબ્દ છે. બ્રહ્મરૂપાય ભગવાન કેવા છે? બ્રહ્મ કહેતા કે વેદ, તમામ વેદોની ઉત્પત્તિ જે ભગવાનથી થઈ છે. બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવા છતાં પણ ભગવાનને લેશ માત્ર વિકાર અડતો નથી. એટલે કહ્યું કે નિર્ગુણ માયાના તમામ ગુણો સત્વ રજ અને તમથી ભગવાન રહિત છે. પોતાના નયનોને અતિશય આનંદ ઉપજાવનારા છે. પ્રણત ક્લેશ નાશીને ભગવાનના ચરણ કમળ એવા છે કે એમના શરણે જો આપણે જઈએ તો જે જે પણ કાંઈ ક્લેશ હોય એ ક્લેશ માત્ર નાશ પામી જાય. કેશવાય નમસ્તુભ્યમ સ્વતંત્ર ઈશ્વર મૂર્તયે, તમે સ્વતંત્ર છો એવા હે ઈશ્વર મૂર્તિ ભગવાન, અમે તમારા આશરે આવ્યા છીએ. આવી રીતે અનેક પ્રકારની દેવતાઓ સ્તુતિ કરે છે, હે ભગવાન તમારું જ સ્વરૂપ આ લોકની અંદર દર્શનીય છે, ઘનશ્યામ મૂર્તિ તમે છો, શંખ ચક્ર ગદા અને પદ્મને તમે ધારણ કર્યા છે, સુર ગો વિપ્ર ધર્માણામ ગોપ્ત્રે, ગાય દેવતાઓ સંતો ભક્તો એનું તમે રક્ષણ કરનારા છો, અમે તમને નમસ્કાર કરીએ છીએ. વરેણ્યાય તમે જ આ લોકની અંદર વરવા યોગ્ય છો, પ્રપન્નાનામ અભિષ્ટ વરદાયીને પોતાના શરણે આવેલા જીવને તમે ઈચ્છિત વરને આપો છો, નિગમ આગમ વેદ્યાય શાસ્ત્રો દ્વારા જ તમે જાણી શકાવ એવા છો, વેદ ગર્ભાય વેદોના ગર્ભભૂત એના કારણ પણ તમે જ છો, અક્ષરાત પરતઃ પરઃ તમે અક્ષરથી પણ પર છો, સુખ દોષી ત્વમેવ એક સ્વાશ્રિતાનામ અતો વયમ. હવે દેવતાઓ પ્રાર્થના કરે છે કે હે ભગવાન આવા તમે છો, સુખદહ તમે અતિશય સુખ આપનારા છો, અમે 1200 વર્ષ સુધી પ્રયત્નો કર્યા છે છતાં પણ અમારા પ્રયત્નથી કંઈ થયું નથી, માટે અમે તમારા આશરે આવ્યા છીએ, અમારા કષ્ટોને તમે દૂર કરો. દેવાદિદેવ ભક્તસ્ય તવ દુર્વાસસો વયમ અતિક્રમાશ્રિયાહીના પ્રાપ્તાસ્મો દુર્દશામિમાં. હે દેવાદિદેવ, તમારા મહાન ભક્ત એવા દુર્વાસા ઋષિ એમનો અમારાથી દ્રોહ થયો છે અને શ્રિયાહીનાહા અમે લક્ષ્મીથી રહિત થયા છીએ, અમારી આ દુર્દશા થઈ છે, અમે વસ્ત્ર અન્ન ભોજન એ તમામ વસ્તુઓથી રહિત થયા છીએ. હે ભગવાન ધર્મ ઈનઃ, અમારામાં એક પણ પ્રકારનો ધર્મ રહ્યો નથી, અમે પવિત્રતા અમે પવિત્ર પણ નથી રહ્યા, કોઈ પણ પ્રકારના ધર્મોનું પાલન એ અત્યારે અમે નથી કરી શક્યા. ત્યક્ત્વા સહસ્રિયા યાતઃ તાન પાતુમ ત્વમ અસિ ઈશ્વરઃ. આ છે ને શરણાગતિ, છે સાચી શરણાગતિ આ છે. આપણને તો થોડું ઘણું પણ બળ રહે કે મહારાજ જોજો અમે શિક્ષાપત્રીનું પાલન કરીએ છીએ, પણ દેવતાઓ તો એ કઈ કર્યું નહોતું એટલે એ કઈ રીતે કહી શકે. રામાનુજાચાર્ય એક સરસ શ્લોક લખ્યો છે, ન ધર્મનિષ્ઠો સ્મિન ચાત્મવેદી, કે હું ધર્મનિષ્ઠ નથી, હું આત્મનિવેદી ભક્ત પણ નથી. ન ધર્મનિષ્ઠો સ્મિન ચાત્મવેદી ન ભક્તિમાસ્ત્વ ચરણારવિંદે, કે હે ભગવાન હું તમારો એવો ભક્ત પણ નથી, હું તમારી ભક્તિ પણ તમે જેવી ઈચ્છો છો એવી કરી શકતો નથી, મારો 100% પ્રયત્ન કરું છું, પણ તમે જે અપેક્ષા રાખો છો કે મારો ભક્ત આવો હોવો જોઈએ એવો હું ભક્તિમાન પણ નથી. ન ધર્મનિષ્ઠો સ્મિન ચાત્મવેદી ન ભક્તિમાસ્ત્વ ચરણારવિંદે, અકિંચનો નાન્યગતિ શરણ્ય ત્વત્પાદમૂલમ શરણમ પ્રપદ્યે. હું અકિંચન છું, હું અતિશય ગરીબ છું, રાંક છું, હે ભગવાન તમે મારા ઉપર કૃપા કરો, હું તમારા શરણમ પ્રપદ્યે હું તમારા શરણે આવું છું. યતો વયમ ધર્મ ત્વદીયા ઇતિ વિસૃતાહ, દેવતાઓ પ્રાર્થના કરે છે કે હે ભગવાન અમે તમારા છીએ, ત્વદીયા અમે તમારા છીએ. આવું તો વેદો પણ કહે છે કે દેવતાઓ એ ભગવાનના અંગભૂત છે, એમની આજ્ઞાનું પાલન કરે છે માટે ભગવાનના અંગભૂત છે. તમે એક જ એવા છો કે યથાપૂર્વમ સુખી કરતું, અમે જેવા પહેલા હતા એવા સુખી કરવા માટે તમારા સિવાય હવે આ દુનિયાની અંદર અમારો બીજો કોઈ ઉપાય રહ્યો નથી. માટે તમે અમારી સહાય કરો. ઇતિ સંપ્રાર્થિતો દેવેર ભગવાન સદયાનિધિ ઉવાચ આનંદયન વાચા મેઘ ગંભીરયાસુરાન. મેઘ ગંભીર વાણીથી અતિશય આનંદ પમાડે એવી વાણી દ્વારા દયાનિધિ ભગવાન દેવતાઓએ જે પ્રાર્થના કરી એનાથી પ્રસન્ન થયા છે અને ભગવાન દેવતાઓને વરદાન આપવા લાગ્યા કે કઈ રીતે તમે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરી શકશો, કઈ રીતે તમે જે જે પણ કાંઈ તમારું તેજ હતું આ લોકની અંદર મનુષ્ય કઈ રીતે સુખી થાય એ ઉપાય હવે જે ભગવાન બતાવવાના છે એ ભગવાન આવતીકાલે ઉપાય બતાવશે. આજની કથાને અહીં વિરામ આપીએ. મહારાજના સંકીર્તન સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તજનો, આજે ધનુર્માસ કથાના યજમાન તથા ઠાકોરજીના થાળ અને સંતોને રસોઈ ભક્તોજનોને ધૂન પ્રસાદના યજમાન ગુરુકુલના નિષ્ઠાવાન સેવક કચ્છ ભુજમાં વર્ષોથી રહે છે તેમના ભાઈઓ નૈરોબી આફ્રિકા વગેરેમાં નિવાસ કરે છે એવા અરવિંદભાઈ કલ્યાણભાઈ હિરાણીના જન્મદિવસ નિમિત્તે ઠાકોરજીના થાળ સંતોને રસોઈ છે, બધા ભક્તોને આજના ધૂન પ્રસાદ છે. આ પરિવારજનો વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા છે, નાના મોટા સંસ્થાના વિકાસ કાર્યની અંદર પણ દર વર્ષે આર્થિક સેવા અરવિંદભાઈ કલ્યાણભાઈ એમના ભાઈઓ સગા સંબંધી મંજીભાઈ વગેરે પરિવારજનો દર વર્ષે આ પવિત્ર સેવા કાર્યમાં પોતાની પુણ્ય કમાઈરૂપ સંપત્તિ અર્પણ કરતા હોય. અરવિંદભાઈના જન્મદિવસ નિમિત્તે આજે તેઓ યજમાન રહ્યા છે. એવા જ ભરતભાઈ ખોડીદાસભાઈ ટીલાળા તેઓનો પણ જન્મદિવસ છે. નાના મોટા સંસ્થાના જે કાંઈ આરોગ્ય સેવાના વિભાગો કેમ્પો વગેરેનું આયોજન થતું હોય ભરતભાઈ એમાં પણ ખૂબ સહયોગી બનતા હોય છે, આર્થિક રીતે પણ તેમની સેવા રહેલી હોય છે. એવા જ મુકેશભાઈ પ્રાણજીવનભાઈ છનિયારા હરિકૃષ્ણ હાર્ડવેરવાળા અમારે શિવલાલભાઈ બારસિયા સહયજમાન તરીકે વિનુભાઈ હરકચંદભાઈ બગડાઈ વિનુભાઈની પણ દર વર્ષે નાના મોટા પ્રસંગોમાં આરોગ્ય સેવામાં સંસ્થાના સેવા કાર્યમાં ખૂબ મોટી સેવા હોય છે. જરૂર સંતો રાજી થાય એટલે યાદ કરું, હમણાં જ થોડા દિવસ પહેલાં મારે ડૉક્ટર ઘિયાળ સાહેબની સાથે વાત થયેલી. જામનગર ગુરુકુલનું નિર્માણ કાર્ય ચાલે છે ત્યારે ઠાકોરજીનું સિંહાસન અને ઘનશ્યામ મહારાજ પધરાવવાના છે ત્યારે સહજ રીતે એમણે કીધું કે જે કાંઈ એ અંગેની સેવા થતી હોય એ તમામ ઘનશ્યામ મહારાજના સિંહાસનની અને ઘનશ્યામ મહારાજની મૂર્તિની સેવાનો સંકલ્પ વિનુભાઈ પરિવારજનોએ કરેલો છે. સાથે દિલીપભાઈ પરસોત્તમભાઈ પાંભર, તેઓ પણ સહયજમાન તરીકે જોડાયા છે. જે ભક્તો ઉપસ્થિત હોય ઓફિસમાંથી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી અને છૂટા પડશો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.